જ્યાં સુધી પશુ તેમના બીજા કોઈ ઈશ્વર નથી એ સર્વેશ્વર સર્વજ્ઞ પુરાણ પુરુષ તથા ત્રણેય લોકોના શાસક શિવને નથી જોતા ત્યાં સુધી પાશોથી બદ્ધ થઈને આ દુઃખમય સંસાર ચક્રમાં ગાડીના પૈડાની નેમી સમાન ફર્યા જ કરે છે. જ્યારે આ દ્રષ્ટા જીવાત્મા સૌના શાસક બ્રહ્માના પણ આદિકારણ સંપૂર્ણ જગતના રચયિતા સુવર્ણોપમ દિવ્ય પ્રકાશ સ્વરૂપ પરમ પુરુષનો સાક્ષાત્કાર કરી લે છે ત્યારે પુણ્ય અને પાપ બંને સારી રીતે હટાવીને નિર્મલ થયેલો તે જ્ઞાની મહાત્મા સર્વોત્તમ સમતાને પ્રાપ્ત કરી લે છે. શિવના શુદ્ધ બુદ્ધ મુક્ત સર્વમય સર્વવ્યાપક અને સર્વાતીત સ્વરૂપનું અને એમની પ્રણવરૂપતાનું પ્રતિપાદન. ઉપમન્યુ કહે છે યદુનંદન, શિવને ના તો આણવ મલનું બંધન પ્રાપ્ત છે, ન કર્મનું અને ન માયાનું પણ બંધન છે. પ્રાકૃત બૌદ્ધ અહંકાર મન ચિત્ત ઇન્દ્રિય તન્માત્રા અને પંચભૂત સંબંધી પણ કોઈ બંધન એમને સ્પર્શી પણ ન શકે. અમિત તેજસ્વી શંભુને ન કાળ ન કળા ન વિદ્યા ન નિયતિ ન રાગ ન દ્વેષ રૂપ બંધન પ્રાપ્ત છે. એમનામાં ન તો કર્મ છે, ન એ કર્મનો પરિપાક છે, ન એના ફળ સ્વરૂપ સુખ અને દુઃખ છે, ન તો એમનો વાસનાઓ સાથે સંબંધ છે, ન કર્મના સંસ્કારોથી સંબંધ છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન ભોગો તથા એમના સંસ્કારો સાથે પણ એમનો સંપર્ક નથી, ન એમનું કોઈ કારણ છે ન કરતા, નથી તો આદિ નથી અંત કે નથી મધ્ય, કર્મ નથી કરણ નથી, નથી તો કર્તવ્ય કે નથી તો અકર્તવ્ય, એમનો ન કોઈ બંધુ છે ન અબંધુ, ન નિયંતા છે ન પ્રેરક, ન પતિ છે ન ગુરુ છે, ન તો ત્રાતાએ છે. એમનાથી અધિકની ચર્ચા કોણ કરે, એમના સમાન પણ કોઈ નથી. ન તો એમનો જન્મ થાય છે ન તો મરણ થાય છે, એમના માટે કોઈ વસ્તુ ન તો વાંછિત છે કે નથી અવાંછિત, એમને નથી વિધિ કે નથી નિષેધ, ન બંધન છે ન મુક્તિ છે. જે જે અકલ્યાણકારી દોષ છે તે એમનામાં ક્યારેય નથી રહેતા, પરંતુ સંપૂર્ણ કલ્યાણકારી ગુણ એમનામાં સદા રહે છે, કેમ કે શિવ સાક્ષાત પરમાત્મા છે. તે શિવ પોતાની શક્તિઓ દ્વારા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત થઈને પોતાના સ્વભાવથી ચ્યુત ન થતા સદાય સ્થિત રહે છે, એટલા માટે જ એમને સ્થાણું કહે છે. આ સંપૂર્ણ ચરાચર જગત જીવથી અતિષ્ઠિત છે, તેથી ભગવાન શિવ સર્વ સ્વરૂપ મનાય છે. જે આવું જાણે છે તે ક્યારે મોહમાં નથી પડતો. રુદ્ર સર્વરૂપ છે, એમને નમસ્કાર છે. તે સત્વ સ્વરૂપ પરમ મહાન પુરુષ હિરણ્યબાહુ ભગવાન હિરણ્યપતિ ઈશ્વર અંબિકાપતિ ઈશાન પિનાક પાણી તથા વૃષભ વાહન છે. એકમાત્ર રુદ્ર જ પરબ્રહ્મ પરમાત્મા છે, તે જ કૃષ્ણ પિંગલ વર્ણ વાળા પુરુષ છે. તે હૃદયની અંદર કમળના મધ્ય ભાગમાં કેશના અગ્રભાગની જેમ સૂક્ષ્મ રૂપે ચિંતન કરવા યોગ્ય છે. એમના કેશ સોનેરી રંગના છે, નેત્ર કમળની જેમ સુંદર છે, અંગકાંતિ અરુણ અને તામ્ર વર્ણી છે. તે સુવર્ણમય નીલકંઠ દેવ સદા વિચરતા રહે છે. એમને સૌમ્ય ઘોર મિશ્ર અક્ષર અમૃત અને અવ્યય કહેવાય છે. તે પુરુષ વિશેષ પરમેશ્વર ભગવાન શિવ કાળના પણ કાળ છે, ચેતન અને અચેતન થી પર છે, આ પ્રપંચ થી પણ પરાત્પર છે. શિવમાં એવું જ્ઞાન અને ઐશ્વર્ય જણાય છે કે એથી વધીને જ્ઞાન અને ઐશ્વર્ય ક્યાંય અન્યત્ર નથી. મનીષી પુરુષોએ ભગવાન શિવને લોકમાં સૌથી અધિક ઐશ્વર્યશાળી પદ પર પ્રતિષ્ઠિત કર્યા છે. પ્રત્યેક કલ્પમાં ઉત્પન્ન થઈને એક સીમિત કાળ સુધી રહેનારા બ્રહ્માઓના અધિકાળમાં વિસ્તારપૂર્વક શાસ્ત્રોનો ઉપદેશ આપનારા ભગવાન શિવ જ છે. એક સીમિત કાળ સુધી રહેનારા ગુરુઓના પણ ગુરુ પણ તે જ છે, તે સર્વેશ્વર સદા બધાના ગુરુ છે. કાળની સીમા એમને સ્પર્શી શકતી નથી, એમની શુદ્ધ સ્વાભાવિક શક્તિ સૌથી વધારે છે. એમને અનુપમ જ્ઞાન અને નિત્યાક્ષય શરીર પ્રાપ્ત છે, એમના ઐશ્વર્યની કોઈ તુલના નથી. એમનું સુખ અક્ષય અને બળ અનંત છે. એમનામાં અસીમ તેજ, પ્રભાવ, પરાક્રમ, ક્ષમા અને કરુણા ભરેલી છે. એ નિત્ય પરિપૂર્ણ છે. એમને સૃષ્ટિ વગેરેથી પોતાને માટે કોઈ પ્રયોજન નથી. બીજા ઉપર પરમ અનુગ્રહ જ એમના સમસ્ત કર્મોનું ફળ છે. પ્રણવ એ પરમાત્મા શિવના વાચક છે. શિવ, રુદ્ર વગેરે નામોમાં પ્રણવ જ સૌથી ઉત્કૃષ્ટ મનાય છે. પ્રણવ વાચ્ય શંભુનું ચિંતન અને જપથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પરાસિદ્ધિ છે, એમાં સંશય નથી. એટલા માટે શાસ્ત્રોના પારંગત વિદ્વાન વાચ્ય વાચકની એકતા સ્વીકાર કરતા મહાદેવજીને પ્રણવ સ્વરૂપ કહે છે. માંડુક્ય ઉપનિષદમાં પ્રણવની ચાર માત્રાઓ બતાવેલી છે, અકાર, ઉકાર, મકાર અને નાદ. અકારને ઋગ્વેદ કહે છે, ઉકાર યજુર્વેદ કહેવાય છે, મકાર સામવેદ છે અને નાદ અથર્વવેદની શ્રુતિ છે. અકાર મહાબીજ છે, તે રજોગુણ તથા સૃષ્ટિકર્તા બ્રહ્મા છે. ઉકાર પ્રકૃતિ રૂપા યોની છે, તે સત્વગુણ અને પાલન કરતા શ્રીહરિ છે. મકર જીવાત્મા અને બીજ છે, તે તમોગુણ તથા સંહાર કરતા રુદ્ર છે. નાદ પરમ પુરુષ પરમેશ્વર છે, તે નિર્ગુણ અને નિષ્ક્રિય શિવ છે. આ પ્રકારે પ્રણવ પોતાની ત્રણેય માત્રાઓ દ્વારા જ ત્રણ રૂપોમાં જગતનું પ્રતિપાદન કરીને પોતાની અર્ધ માત્રા નાદ દ્વારા શિવ સ્વરૂપનો બોધ કરાવે છે, જેનાથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી, જેનાથી કોઈ વધારે નથી. એટલે કે ન તો અધિક સૂક્ષ્મ છે કે ન તો અધિક મહાન છે. તથા જે એકલા જ વૃક્ષની જેમ નિશ્ચલ ભાવથી પ્રકાશમય આકાશમાં સ્થિત છે, એ પરમ પુરુષ પરમેશ્વર શિવથી આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે. પરમેશ્વરની શક્તિનો ઋષિઓ દ્વારા સાક્ષાત્કાર, શિવના પ્રસાદથી પ્રાણીઓની મુક્તિ, શિવની સેવા ભક્તિ તથા પાંચ પ્રકારના શિવ ધર્મનું વર્ણન. ઉપમન્યુ કહે છે, પરમેશ્વર શિવની સ્વાભાવિક શક્તિ વિદ્યા છે, જે સૌથી વિલક્ષણ છે. તે એક હોવા છતાં પણ અનેક રૂપે ભાસિત થાય છે. જેવી રીતે સૂર્યની પ્રભા એક હોવા છતાં પણ અનેક રૂપોમાં પ્રકાશિત થાય છે, વિદ્યા શક્તિથી ઈચ્છા, જ્ઞાન, ક્રિયા અને માયા વગેરે અનેક શક્તિઓ ઉત્પન્ન થઈ છે. ઠીક એવી જ રીતે જેવી રીતે અગ્નિમાંથી ઘણા બધા તણખા પ્રકટ થાય છે, એનાથી જ સદાશિવ અને ઈશ્વર વગેરે તથા વિદ્યા અને વિદ્યેશ્વર આદિ પુરુષ પણ પ્રકટ થયા છે. પરાત્પર પ્રકૃતિ પણ એનાથી જ ઉત્પન્ન થઈ છે. મહત્વથી લઈને વિશેષ પર્યંત બધા વિકાર તથા અજ વગેરે મૂર્તિઓ પણ એનાથી જ પ્રકટ થઈ છે. એમના સિવાય જે અન્ય વસ્તુઓ છે તે સર્વ પણ એ શક્તિના જ કાર્ય છે, માં સંશય નથી. તે શક્તિ સર્વવ્યાપીની, સૂક્ષ્મ તથા જ્ઞાનાનંદ રૂપિણી છે. એનાથી જ શીતાંશુ ભૂષણ ભગવાન શિવ શક્તિમાન કહેવાય છે. શક્તિમાન શિવ વેદ્ય છે અને શક્તિ રૂપિણી શિવા વિદ્યા છે. તે શક્તિ રૂપા શિવા જ પ્રજ્ઞા, શ્રુતિ, સ્મૃતિ, ધ્રુતિ, સ્થિતિ, નિષ્ઠા, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ, આજ્ઞા શક્તિ, પરબ્રહ્મ પરા ને અપરા નામની બે વિદ્યાઓ શુદ્ધ વિદ્યા અને શુદ્ધ કલા છે. કેમ કે સર્વકાંડ શક્તિનું જ કાર્ય છે. માયા, પ્રકૃતિ, જીવ વિકાર, વિકૃતિ, અસત અને સત વગેરે જે કઈ ઉપલબ્ધ થાય છે તે બધું જ તે શક્તિથી વ્યાપ્ત છે. તે શક્તિ રૂપિણી શિવા દેવી માયા દ્વારા સમસ્ત ચરાચર બ્રહ્માંડને અનાયાસ જ મોહમાં નાખી દે છે અને લીલાપૂર્વક એને બંધનમાંથી મુક્ત પણ કરી દે છે.